બોલો. બોલો. પહેલી વાત સ્વામીએ કરી કે રાજાને પાણી ન પાયું તો પણ તેણે સંકલ્પ કર્યો હતો એટલે ગામ આપી દીધું. વાત તો બધાએ સાંભળી હશે, પણ એ વાત આખી શ્રવણ કરીએ આજે, અને એ વાતમાં જે મર્મ છે એ મર્મને સમજવાનો પ્રયત્ન કરીએ. એક રાજ્યમાં રાજા રાજ્ય કરે. એક દિવસની વાત, મૃગિયા કરવા માટે ગયા. પરત પધારતા હતા, તરસ ખૂબ લાગી એટલે થયું કે આજુબાજુમાં ક્યાંય ખેતર હોય તો ખેડૂતની રજા લઈ અને આપણે પાણી પીએ. એમાં બરાબર ખેતર દેખાયું, ખેડૂત પણ હતા એટલે ઘોડો બાંધી દીધો અને પાણી પીવા માટે જતા હતા. અને એ વખતે એમણે મનમાં સંકલ્પ કર્યો કે જો આ ખેડૂત મને પાણી પાય તો મારે એને એક ગામ આપવું. હવે એ વખતેનો સમય એવો હતો કે જે પ્રજા હોય, જે નીચલા વર્ગના લોકો હોય, એમણે રાજાને ખૂબ ઓછા જોયા હોય, અને કદાચ રાજા પરીક્ષા કરવા માટે નીકળ્યા હોય તો પણ વેશ બદલાવીને નીકળ્યા હોય, એટલે સહેજે ખ્યાલ ન આવે કે આ રાજા છે. ખેડૂતને પણ કાંઈ ખ્યાલ ન હતો કે આ મારી સામે કોણ આવે છે. રાજાશાહી પોશાક હતો, હાથમાં હથિયાર ને એવું બધું હતું એટલે થયું કે આ તો હિંસા કરનારા છે, અને આવે છે એ આ બાજુ જ આવે છે, અને એવું લાગે છે કે પાણી પીવા માટે આવે છે. એટલે એ વખતે પાણીનું માટલું ભરેલું હતું, હાથમાં લઈ રાજાની નજર સામે જ પથ્થર ઉપર પટકી અને માટલું ફોડી નાખ્યું. રાજાને થયું કે પાણી પીવાનું એકમાત્ર ઠેકાણું મળ્યું અને એમાંય માટલું ફોડી નાખ્યું. નજીક આવ્યાને વાત કરી, ભાઈ હું ખૂબ તરસો હતો અને આમાંથી તમારી પાસે પાણી પીવા માટે આવ્યો હતો અને તમે આ માટલું ફોડી નાખ્યું. અરે એ વાત જવા દો ને, મને એમ થયું કે તમે હિંસા કરનારા છો, જો તમને પાણી પાવ તો મને પણ પાપ લાગે, માટે પાણી નથી પાયું. અરે ભાઈ હું હિંસા કરનારું નથી, હું તમારા રાજ્યનો રાજા છું. અરે નામદાર તમે? મહારાજ ક્ષમા કરો, ક્ષમા કરો. એમ બોલતા બોલતા ચરણમાં ઢળી પડ્યા. પોતે જે પણ પોતાનાથી જે ભૂલ થઈ હતી એનો પશ્ચાતાપ થયો, આંખમાં આંસુ આવી ગયા, માફી માગી કે માફ કરી દો, હું તમને પાણી ન પાઈ શકો. એ વખતે રાજાએ કહ્યું, ભલે તમે અમને પાણી ન પાઈ શક્યા, પણ જ્યારે અમે પાણી પીવા માટે આવતા હતા ત્યારે અમે સંકલ્પ કર્યો હતો કે જો આ ખેડૂત અમને પાણી પાય તો અમારે એમને ગામ આપવું. ભલે તમે પાણી અમને ન પાયું, પણ અમે જે સંકલ્પ કર્યો હતો ને કે અમારે ગામ આપવું, એટલે અમે તમને અત્યારે ગામ આપીએ છીએ. એમ ગુણાતીતાનંદ સ્વામી કહે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી સંકલ્પ કરીને આવ્યા છે કે અમારે અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવું, એટલે કલ્યાણ થાય છે. બાકી આપણા એવા કયા સાધન? પૂર્વે જે જે ભક્તો થઈ ગયા એમણે જેવા સાધન કર્યા છે એવા સાધન આપણે કર્યા? એવા સાધન આપણા નથી. પણ આ વાત સાંભળીએ એટલે એમ થાય કે ગમે એટલા માટલા ફોડી નાખીએ, નિયમ ધર્મ ન પાળીએ તોય ભગવાને તો સંકલ્પ કર્યો છે એટલે કલ્યાણ તો એ એટલે બીજું કાંઈ કરવાની જરૂર. પણ તાત્પર્ય તો એવું દેખાય ને, પણ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે કે જ્યારે ખેડૂતે માટલું ફોડી નાખ્યું એ એની અજ્ઞાન દશા હતી. એ જાણતા નહોતા કે આ રાજા છે, પણ જ્યારે એમને ખ્યાલ આવી ગયો કે આ તો અમારા રાજ્યના રાજા છે, ત્યારે ચરણમાં ઢળી પડ્યા, આંખમાં આંસુ આવી ગયા. પોતાની જે ભૂલ હતી એમને સમજાણી અને પશ્ચાતાપ થયો અને હાથ જોડી અને કરગરવા લાગ્યા કે મહારાજ મને ક્ષમા કરો, ક્ષમા કરો. એવી જ રીતે આપણાથી અજ્ઞાન અવસ્થામાં અત્યાર સુધી સત્સંગી ન થયા હોય, ડુંગળી લસણ ખવાના હોય, વાંધો નહીં. અજ્ઞાન અવસ્થામાં જે થાય એ વાંધો નહીં, એ ભગવાન ક્ષમ્ય ગણે. પણ જ્યારે સંતોના સમાગમથી આપણને ખ્યાલ આવે છે કે મહારાજ સર્વોપરી છે, તમામ અવતારના એ અવતારી છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, પછી ભૂલ કરીએ તો એ ક્ષમ્ય આપણા માટે ન ગણાય. એટલે ભગવાન જે સંકલ્પ કર્યો છે કે અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવું, ભગવાનના એ સંકલ્પથી મહારાજની આપણે આજ્ઞા પાળીએ તો અવશ્ય આપણા જીવાત્માનું કલ્યાણ થાય. અહીંયા કહ્યું કે ભગવાનનો સ્વભાવ કેવો છે? કલ્યાણ કરવાનો. રામાનુજાચાર્યજીએ જ્યારે ગીતાના ભાષ્ય લખવાનું શરૂ કર્યું એ વખતે ભગવાનના વિશેષણો આપ્યા, અને એમાં પહેલું વિશેષણ આપ્યું કલ્યાણ એકતાન. ભગવાનનું અસાધારણ બે અસાધારણ લક્ષણ છે, એક કલ્યાણિક તાનત્વમ અને નિખિલ હે એ પ્રત્યનિકત્વમ. એમાં પહેલું આવે કલ્યાણિક તાનત્વમ. તાન એટલે થાય વેગ. આ લોકમાં જેમ સામાન્ય મનુષ્ય હોય, નવું નવું ખાવાનું, જોવાનો, પીવાનો, અનેક પ્રકારના વેગો લાગે છે, એવી જ રીતે ભગવાનને પણ એક વેગ લાગેલો છે કે કોઈ પણ રીતે જીવાત્માનું કલ્યાણ થવું જોઈએ. કાર્યાણીના ત્રીજા વચનામૃતમાં, પાંચમા વચનામૃતમાં ભગવાન અવતાર પૃથ્વી ઉપર શા માટે ધરે છે એના કુલ ત્રણ પ્રયોજનો કહ્યા છે. પહેલું પ્રયોજન, પ્રેમી ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે. બીજું, અસંખ્ય જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે. અને ત્રીજું, પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે. એમાં બીજો હેતુ અસંખ્ય જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે, એ ઉપરાંત બીજા પહેલો અને ત્રીજો હેતુ એ પણ કલ્યાણ કરવા માટેના જ છે. થોડું ઊંડાણપૂર્વક વિચારીએ તો ભગવાન આ પૃથ્વી ઉપર પધારી અને કોઈ પ્રેમી ભક્તના ભાવને પૂર્ણ કરે તો એના દ્વારા પણ એનો ભાવ પૂર્ણ થશે, એટલે ભગવાનમાં વધારે જોડાશે, અને ભગવાનમાં જોડાશે એટલે એમનું આત્યંતિક કલ્યાણ થશે. ભક્તોના ભાવને પૂર્ણ કરીને પણ ભગવાનને કરવું તો શું છે? કલ્યાણ જ કરવું છે. એકાંતિક ભાગવત ધર્મનું સ્થાપન કરે ભગવાન પૃથ્વી ઉપર પધારી તો એકાંતિક ભાગવત ધર્મનું સ્થાપન કરીને પણ ભગવાનને કરવું તો આત્યંતિક કલ્યાણ જ છે. ભગવાનના ચરણની સેવા પ્રાપ્તિ થાય એવો જ ભગવાનનો ઈશક છે, અને એવો ભગવાનને વેગ લાગી ગયો છે. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, કૃપા કરીને ભૂતળમાં પધાર્યા રે, કૃપા કરીને ભૂતળમાં પધાર્યા રે, કરવા પતિતોને પૂરણ કામ રે, સુંદર સુંદર વર મારા શ્રી હરિ રે. કે અનેક પતિત જીવાત્માઓ એને પોતાના અક્ષરધામમાં લેવા માટે સ્વયં પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમનું પ્રાગટ્ય આ પૃથ્વી ઉપર થયું છે. મહારાજ અક્ષર ઓરડીમાં વિરાજમાન હતા. સવારનો સમય, આનંદાનંદ બ્રહ્મચારી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. દર્શન કરવા માટે આવ્યા એટલે મહારાજે પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો અત્યારે? બ્રહ્મચારી હાથ જોડીને કીધું, મહારાજ સંતોની ધર્મશાળામાંથી આવું છું. મહારાજે પૂછ્યું કે ત્યાં મુક્તાનંદ સ્વામી હતા? તો કે હા મહારાજ, ત્યાં મુક્તાનંદ સ્વામી હતા. જાઓ અને બોલાવતા આવો. બ્રહ્મચારી ગયા, સ્વામીને બોલાવીને લાવ્યા. મહારાજે ગાદી તકિયો બિછવાવીને સ્વામીને એ ઉપર બેસવાનું કહ્યું. સ્વામી બેઠા અને પછી મહારાજે પ્રશ્ન કર્યો, સ્વામી અમારે અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવું છે તો તમે કહો કે કઈ રીતે થાય? મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને કીધું, મહારાજ ભગવાન અમે નથી, ભગવાન તમે છો, તમે જાણો અનંત જીવાત્માઓનું કલ્યાણ કઈ રીતે થાય. ત્યારે મહારાજે ઉત્તર આપ્યો, મહારાજ કહે અમારા જે દર્શન કરશે, અમારો જે સ્પર્શ કરશે એ તમામ જીવાત્માઓનું કલ્યાણ. બસ ફરીથી વિચાર આવ્યો કે અમારા દર્શન અને અમારો સ્પર્શ એ કેટલા જીવાત્માઓ કરી શકશે? અને વળી ભગવાન શ્રી રામચંદ્ર, કપિલ ભગવાન, દત્તાત્રેય ભગવાન, જે જે ભગવાનના અવતાર થયા છે, અવતાર કાર્ય પૂર્ણ થાય એટલે પોતપોતાના ધામમાં પાછા અંતર્ધાન થાય છે, પૃથ્વી ઉપરથી અંતર્ધાન થઈ અને પોતાના ધામમાં પરત પધારે છે, તો અમારે પણ અમારું અવતાર કાર્ય પૂર્ણ થઈ જશે, પછી અમારા ધામમાં સીધાવીશું, તો અમે પણ આ પૃથ્વી ઉપર કેટલા દિવસ? માટે અમને મળેલા એવા જે સંતો અને ભક્તો એના જે દર્શનને સ્પર્શ કરશે એનું પણ કલ્યાણ. વળી પાછો વિચાર આવ્યો કે નારદ, શુકજી આ બધા ભગવાનના ભક્તો એ પણ રહ્યા નથી, તો અમને મળેલા પણ કેટલા દિવસ સુધી રહેશે? માટે એમને જે મળેલા હોય એના જે દર્શન અને સ્પર્શ કરશે એમનું પણ આપણે કલ્યાણ કરવું. વળી પાછો વિચાર આવ્યો કે કોઈ રહેવાનું નથી. અને પછી મહારાજે સ્વામીને કહ્યું કે અમારા જે સત્સંગી, કે જે સત એવો આત્મા, સત એવા પરમાત્મા, સત એવા શાસ્ત્ર અને સત એવા સંતો, એકાંતિક સત્પુરુષો, એમનો જે સમાગમ કરે છે, એવા જે અમારા સત્સંગી એમના ગોળાનું જે પાણી પીશે, એમના હાથનું જે જમશે ને, એનું પણ અમારે કલ્યાણ કરવું. આમ મહારાજે અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવાનો સંકલ્પ કરેલો છે, એટલા માટે તમામ જીવાત્માઓનું કલ્યાણ થાય છે. ભગવાનની કરુણા કેટલી, ભગવાનને અધમ ઉદાહરણ કહ્યા તો આ દુનિયામાં કેટલાય લોકો એવા હશે કે જે ભગવાનની આજ્ઞા નહીં પાળતા હોય, કેટલાય જીવનમાં ન કરવાના કામો કર્યા હોય, કેટલાય પાપી જીવાત્માઓ આ દુનિયા ઉપર છે, છતાં પણ ભગવાન એમને ચાન્સ આપે છે કે હજી પણ પોતાના પ્રારબ્ધમાં જેટલું પણ કાંઈ આયુષ્ય લેખું છે એ આયુષ્યમાં જો એ ધારે તો એના જીવાત્માઓનું કલ્યાણ થઈ શકે, નહીંતર ભગવાન તો કેટલા સમર્થ, ધારે તે કરી શકે. કોઈ પાપ કર્મ કરતું હોય તો ભગવાન અટકાવી શકે, પણ ભગવાન અટકાવતા નથી એનો અર્થ એ નથી કે ભગવાન પાપ કરવાની છૂટ આપે છે. ભગવાન તો અધમ ઉદાહરણ છે, ભગવાન પોતાનું બિરુદ સાર્થક કરવા માટે એ પાપી જીવાત્માને ચાન્સ આપે છે કે હજી પણ એ સુધરી શકે છે, હજી પણ પોતાના જીવનને ભગવાનના ચરણ સુધી પહોંચાડી શકે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં જીવનની યાત્રા ક્યાંથી શરૂ થાય છે એના કરતાં પણ મહત્વનું એ છે કે એ યાત્રા ક્યાં પૂરી થાય છે. ઉકરડેથી શરૂ થયેલી યાત્રા જો બગીચે સમાપ્ત થતી હોય તો એમાં નાચવા જેવું છે, પણ બગીચેથી શરૂ થયેલી યાત્રા જો ઉકરડે સમાપ્ત થતી હોય તો એ વાત સારી નથી. એમ પાપના ઉદયથી શરૂ થયેલી યાત્રા પુણ્યના ઉઘાડ તરફ જતી હોય, જીવાત્માના કલ્યાણ તરફ, સદગુણોના સરવાળા તરફ આગળ ધપતી હોય તો એમાં મન મૂકીને નાચવા જેવું છે. એટલે ભગવાન તમામ જીવાત્માઓને પૃથ્વી ઉપર અવતાર આપી, મનુષ્યનો દેહ આપી ચાન્સ આપે છે કે હજી પણ આ અવસર છે જેમાં સુધરી શકાય છે. અને એ વખતે જો એવા સંતનો સમાગમ કરી અને એ ભગવાનની ઓળખાણ કરવામાં આવે તો અવશ્ય જીવાત્માઓનું કલ્યાણ થાય છે. ત્યારે સ્વામીએ કહ્યું કે ભગવાન પણ પોતાનો જે સ્વભાવ મોક્ષ કરવાનો એને ક્યારેય પણ મૂકતા નથી. પછી કહ્યું કે માની હોય તેમને માન આપીને જીતવા, ગરવી હોય એની આગળ દીન થઈને જીતવા. કારણ કે એમની સામે આપણે ગર્વ કરીએ તો એ જીતાય નહીં, એટલે દીન થઈને જીતવા. લોભી હોય એમને પદાર્થ આપીને અને ગરીબ હોય એમને દબાવીને, આવી જ્ઞાન કળા સ્વામી કહે શીખી રાખવી. મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કહ્યું કે સત્સંગ થયા મોરતો ગમે એવો સ્વભાવ હોય તો પણ એમને સત્સંગમાં રાખવો, પણ સત્સંગ થયા પછી જો એ સ્વભાવને ન મૂકે તો જાજો બિગાડ થાય. માટે જો સત્સંગ થયા પછી પોતાનો સ્વભાવ જાળવી રાખે તો એમને સત્સંગ બહાર કરવો. મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. મહારાજે અમારા આશ્રિતોમાંથી સપ્ત ઋષિ કેટલા છે એ ગણાવ્યા અને એમાં પહેલો ઉલ્લેખ સુરા ખાચરનો કર્યો. એમ ઉલ્લેખ કરતાં કરતાં સપ્ત ઋષિ ગણાવ્યા અને અલૈયા ખાચરને જાણ થઈ કે મહારાજે આવી રીતે સપ્ત ઋષિ ગણાવ્યા છે અને પોતાનો ઉલ્લેખ ત્રીજા નામે કરેલો છે, તો તરત જ મૂર્છા આવી ગઈ. શું થયું? મૂર્છા આવી ગઈ. મનમાં વિચાર થયો હશે એ વખતે કે સુરા ખાચરને પહેલા ગણ્યા, પણ સુરા ખાચર તો ચાર પાંચ છોકરાવાળા છે, ગૃહસ્થ છે, અને હું તો ત્યાગી જેવા ધર્મ પાળું છું, હું ત્યાગી છું, બ્રહ્મચર્ય વ્રત પાળું છું, તો મારું કેમ મહારાજે પહેલા નામ ન ગણ્યું? મહારાજને જ્યારે સમાચાર મળ્યા કે આવી રીતે થયું છે ત્યારે મહારાજે ફરીથી વાત કરી કે સુરા ખાચર તો ચાર પાંચ છોકરાવાળા છે, પણ અમારા અલૈયા ખાચર, એ તો અલૈયા ખાચર, એની તોલે કોઈ ન આવે. આ તો ભૂલથી મારાથી બોલાઈ ગયું હતું, પણ પહેલા ઋષિ તો અલૈયા ખાચર જ છે. આમ મહારાજે માની હોય એને માન આપીને જીતવો, એ જ્ઞાન કળા આપણને પોતાના આચરણ દ્વારા શીખવી. આ પોતાની કળા દ્વારા મહારાજને કરવું શું છે? એના જીવાત્માનું કલ્યાણ કરવું છે. માની હોય માન ન મળે તો સત્સંગમાંથી પાછા પડી જાય, આવતા બંધ થઈ જાય. એટલે એ વખતે માન આપવું પડે તો માન આપીને પણ એમને સત્સંગમાં રાખવા અને જેવી રીતે એમના જીવાત્માનું રૂડું થાય એવી રીતે કરવું. પણ ધ્યાન આપણે એ રાખવું ઘટે કે એમાં એમનો બગાડ ન થવો જોઈએ. કોઈને માન જોતું હોય ને આપણે માન આપીએ અને જો એના જીવાત્માઓનું કલ્યાણ એ જો બગડતું હોય તો એ કળા સાર્થક નથી. એટલે સ્વામીએ કહ્યું કે આવી રીતે જ્ઞાન કળા શીખી રાખવી. પછી કહ્યું કે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એ બેને એક સમજે તો એ માયાને તરી રહ્યો છે. અને એમાં જો દિવ્ય ભાવ ભગવાન દેખાડતા હોય, પ્રતાપ દેખાડે અને એ વખતે નિશ્ચય થાય તો આનંદ થાય, પણ મનુષ્ય ભાવ દેખાડે તો ત્યારે રૂવા મળે, મૂંઝવણ થાય કે આને ભગવાન કહેવાય કે ન કહેવાય. આવો જ પ્રશ્ન પ્રથમના 63મા વચનામૃતમાં નૃસિંહાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યો છે કે ભગવાનનો જેમને નિશ્ચય છે એ ખ્યાલ કેવી રીતે આવે, અથવા તો નિશ્ચય ન હોય એને કેવા પ્રકારના સંકલ્પ થાય? ત્યારે મહારાજ કહે કે ભગવાન સામર્થ્ય દેખાડે તો આનંદ થાય, અને ભગવાન જ્યારે સામર્થ્ય ન દેખાડે તો મૂંઝાઈ જાય. લોહિયામાં મહારાજે જ્યારે શાકોત્સવ કર્યો 12 મણ ઘીનો વઘાર લીધેલો. કેટલા? 12 મણ ઘીનો તો વઘારે, જો રીંગણા અલગ. એટલા મહારાજ વઘાર લેતા હતા, હળદર નાખી અને હાથ ક્યાં લૂછે? તોતિયા ઉપર લૂછતા હતા. અને બરોબર એ જ વખતે બુવાના કાનદાસ પટેલ, કાશીદાસ ઇત્યાદિ 150 માણસોનો સંઘ એ દર્શન કરવા માટે આવ્યો. બધા આવી દંડવત કરવા લાગ્યા અને બધાને નિશ્ચય તો હૃદયમાંથી, બુદ્ધિમાંથી હતો, જીવમાંથી હતો, એટલે બીજા કોઈનો નિશ્ચયમાં વાંધો ન આવ્યો. પણ કાનદાસ ભગત હતા, એમને જીવમાંથી નિશ્ચય નહીં, એટલે મહારાજ હળદરનો વઘાર લઈ હળદર નાખી અને જે ધોતી હાથ લૂછતા હતા તો એમને સંકલ્પ થયો, વિચાર આવ્યો કે ભગવાનની એટલી પણ ખબર નથી પડતી કે આજુબાજુમાં એટલા બધા સેવકો ઊભા છે તો રૂમાલ માગી અને રૂમાલે હાથ લૂછવા જોઈએ. આ ધોતી હાથ લૂછે છે અને એમાં તો બહુ જોરદાર શબ્દ લખ્યો છે, અત્યારે બોલાય પણ નહીં કે આવા ભગવાન છે તો આને ભગવાન કેમ કહેવાય. આવો જ્યાં સંકલ્પ થયો ને મુખ પાછું વાળીને પાછા વળતા હતા ત્યારે મહારાજે બોલ્યા. મહારાજ કહે, સ્વામી મુક્તાનંદ સ્વામી હતા બાજુમાં, મહારાજ કહે, સ્વામી ગંગા કાંઠે આવે અને તરસા વહી જાય એને કેવા કહેવાય? મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ એમને મૂરખ કહેવાય. તરત આ ભગતના કામ ચમકા અને થયું કે મને મૂરખ કીધો? પાછા વળ્યા અને જેવા પાછા વળ્યા એ જ વખતે એમને મહારાજના અલૌકિક દર્શન થયા. રત્નજડિત બાજોટ ઉપર મહારાજ વિરાજમાન, સોનાનો થાળ પીતાંબર પહેરેલા અને એ સોનાના થાળમાં 36 પ્રકારના ભોજન મહારાજ જમતા હતા. અને પીરસતા હતા કોણ? સાક્ષાત લક્ષ્મીજી મહારાજને પીરસતા હતા. આવા જ્યાં દર્શન થયા, ફરીથી મહારાજના ચરણમાં આવી ઢગલો થઈ ગયા, રડી પડ્યા, મહારાજ માફ કરી દો, ભૂલ થઈ ગઈ. પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું એ છે કે એ વખતે તો મહારાજ હતા, અને આવી રીતે કોઈ ભક્તનો નિશ્ચય ડગી ગયો હોય તો સામર્થ્ય દેખાડીને પણ પાછો એમને પોતામાં જોડતા. આપણા આપણી જો વાત જોઈએ તો આપણને જે મહારાજનો નિશ્ચય થયો છે એ કઈ સામર્થ્ય જોઈને થયો? સામર્થ્ય જોઈને નથી થયો. આપણને જે નિશ્ચય થયો છે એ તો સંતોના વચને થયો છે. એક વાત વિચારવા જેવી એ છે કે ભલે વા મહારાજનો નિશ્ચય આપણને સંતોની વાતો સાંભળીને થયો છે, પણ જ્યારે ભગવાનનું કોઈ અસમર્થપણું આપણને સંભળાવે, વોટ્સએપમાં એવો વિડીયો આવે, કોઈ એમ કહે કે ભાઈ ભગવાન તમારા 10 કે 24 અવતારમાં ક્યાં ઉલ્લેખ છે, દેખાડો ભાગવતમાં ક્યાં નામ લખેલું છે, આવી રીતે કોઈ તર્ક કરે, વિતર્ક કરે, અથવા તો કોઈ ધાર્મિક સુધારક માને, સમાજ સુધારક માને, કોઈ મોટા સત્પુરુષ માને, કોઈ તો એમ માને કે ભગવાન જ ન કહેવાય, આવી આવી જ્યારે અસમર્થપણું દેખાડી અને આપણને વાતો સંભળાવે ત્યારે આપણે હૃદયમાં જીવાત્મામાં તપાસ કરવો પડે કે એ વખતે આ મનમાં ડગમગાટ થાય છે કે નથી થતો. જેમાં માઇક, એ માઇક કેમેરો, એ કેમેરો, લીમડો તે લીમડો, એ મહારાજ તે મહારાજ, આવો નિશ્ચય આપણા હૃદયમાં છે કે નહીં એનો તપાસ જ્યારે આવી વાતો આપણે સાંભળીએ ત્યારે આપણને છે કે નહીં એનો ખ્યાલ આવે. અને એવો નિશ્ચય આપણને હોય જ તો એ નિશ્ચય વધારે દ્રઢ થાય એના માટે સંતોનો સમાગમ કરીને શાસ્ત્રોમાં જે ભગવાનના ભગવાનપણાના લક્ષણો કહ્યા છે એ તમામ લક્ષણો એ આપણે સમજવા પડે. વિષ્ણુ પુરાણમાં 6ઠા અંશમાં 5મા અધ્યાયમાં અને 79મા શ્લોકમાં ભગવાન કોને કહેવાય એનું લક્ષણ કર્યું છે. પ્રશ્ન થાય ને, આપણે મહારાજને સ્વામિનારાયણ ભગવાન ભગવાન કહીએ છીએ તો ભગવાન કોને કહેવાય એનો શાસ્ત્રોમાંથી નિશ્ચય કરીએ, તો વિષ્ણુ પુરાણમાં એવું કહ્યું, જ્ઞાન શક્તિ બલેશ્વર્ય વીર્ય તેજાંસ્ય શેષત વિનાહેર્ય ગુણાદિભી. ટૂંકમાં ભગવાન કોને કહેવાય તો એવું કહ્યું કે જ્ઞાન શક્તિ બળ વીર્ય તેજ અને ઐશ્વર્ય, આ છ પ્રકારના ઐશ્વર્ય એમનાથી જે યુક્ત છે અને તમામ પ્રકારના ત્યાજ્ય દોષોથી પોતે જે રહિત હોય એમને ભગવાન કહેવાય. ભોગ એટલે ઐશ્વર્ય, આ છ પ્રકારના ઐશ્વર્ય જેમાં હોય એમને ભગવાન કહેવાય. એમાં પહેલું લક્ષણ આવે જ્ઞાન. જ્ઞાન એટલે આપણા સંપ્રદાયના સાંપ્રદાયિક અર્થ પ્રમાણે આત્મનિષ્ઠા નહીં, પણ ભગવાનનું જ્ઞાન એ કેવું? તો કે જ્ઞાનમ નામ સર્વ સાક્ષાત્કાર રૂપમ. જેને સર્વ વસ્તુનો સાક્ષાત્કાર હોય એમને ભગવાન કહેવાય. મનુષ્ય અલ્પજ્ઞ છે, જ્યારે ભગવાન છે એ સર્વજ્ઞ છે. હા, ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે જાણીએ છીએ, પણ ઘણી બધી બાબતો એવી છે કે જે આપણે નથી પણ જાણતા. એક ડૉક્ટર હોય તો કોઈ વ્યક્તિ પાસે આવે, દર્દી આવે એમની પાસે, તો ઈલાજ કરી શકે, પણ રોટલી બનાવવાનું કીધું હોય તો પાકિસ્તાન ને ભારતના નકશા થાય. કોઈ સારા બિલ્ડર હોય તો એ બિલ્ડિંગ બાંધી શકશે, પણ એમને જો કોઈ દર્દીનો હાર્ટમાં તકલીફ હોય, નળી બ્લોક થઈ ગઈ હોય ને એનું ઈલાજ કરવાનું કીધું હોય તો ઈલાજ ન કરી શકે. કેમ? કારણ કે મનુષ્ય માત્ર એ અલ્પજ્ઞ છે, કોઈ પૂર્ણ નથી. જ્યારે ભગવાન એ પૂર્ણ છે, એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. અને કઈ રીતે? તો હાથમાં જેમ પાણીનું ટીપું હોય અને આપણે જેમ જોઈ શકીએ, એમ ભગવાન છે અનંત જીવાત્માઓની ગતિ, એમના સંકલ્પ, એમના આત્માને જોઈ શકે છે. તમામ જીવ પ્રાણી માત્રના સંકલ્પને ભગવાન જાણી શકે છે. ગઢપુરમાં મહારાજ વિરાજમાન હતા. સાતપડાના સાતપડા ગામના ભગા ભગત, એમને સંકલ્પ થયો મનમાં કે આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, ચારે બાજુ ગુણ ગવાય છે, લોકો માને છે ને પૂજે છે. જો ભગવાન હોય તો મનની જાણે હું સંકલ્પ કરું છું કે હું જાઉં અને ભગવાન એમની ડ્યુટી ઉપર રૂપિયો મૂકવા દે ને, તો ભગવાન સાચા, નહીતર ભગવાન. હવે આવી રીતે ભગવાનનું માપ કાઢવાનું. છતાંય ભગવાન તો એવા દયાળુ છે કે એવા જીવાત્માનો સંકલ્પ હોય તો એ પણ પૂર્ણ કરે. મહારાજ વિરાજમાન અને એ બરોબર આવ્યા. આવ્યા એટલે તરત જ મહારાજ આડે પડખે થઈ ગયા ઢોલિયા ઉપર. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ આ આડે પડખે કેમ થયા? ચાલુ સભા વાતો કરો, આડે પડખે કેમ થયા? મહારાજે કહ્યું, અત્યારે એની જરૂર છે. ભગા ભગત પાછળ હતા, મહારાજ બોલાવ્યા, એ ભગા ભગત અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. ક્યાં રૂપિયો તમારો? કાઢો. એમણે રૂપિયો કાઢ્યો અને મહારાજે પછી જામો હોય ઊંચો કર્યો અને કીધું કે લ્યો, મૂકી દો ડ્યુટી ઉપર અને કરો તમારો સંકલ્પ પૂરો. અને એમણે એવી રીતે સંકલ્પ પૂરો કર્યો અને પછી જાણી ગયા કે નહીં, ભગવાન છે, મનની જાણે છે, એટલે શું કહેવાય, એટલે ભગવાન છે. અને પછી એ વર્તમાન ધરાવ્યા. આવી રીતે આ જે પણ કાંઈ લક્ષણો, આપણે અત્યારે સમય નથી, વિસ્તૃત રીતે નથી જતા, પણ જ્યારે સમય મળશે ત્યારે આ એક એક સદગુણ, જ્ઞાન, શક્તિ, બળ, આ જે પણ કાંઈ સદગુણો કહ્યા છે એ આપણા મહારાજમાં કઈ રીતે છે એ જો આપણે સમજીએ. છે જ નથી એવું નથી, પણ કોલોબ્રેશન કરીએ અને એવા ચરિત્રો હોય મહારાજના એનું શ્રવણ કરીએ ત્યારે ખ્યાલ આવે કે નહીં, શાસ્ત્રમાં જે પણ કાંઈ લક્ષણો કહ્યા છે તમામ લક્ષણો એ મહારાજમાં મળે છે. એટલા માટે ભગવાન તો છે જ, અને કેવા ભગવાન છે? સર્વોપરી ભગવાન છે. પણ થાય શું કે જ્યારે કોઈ અસમર્થપણું દેખાડીને વાત કરે ત્યારે સર્વોપરી તો ઠીક, પણ ભગવાન છે કે નહીં એ માનવામાં જ તકલીફ હોય. એટલે સર્વોપરી સમજવા કરતાં પહેલાં આ ભગવાન છે એ આવી રીતે એ જે લક્ષણો કહ્યા છે એનાથી આપણે સમજવા પડે. ત્યારે સ્વામીએ કહ્યું એ રીતે કે એવી રીતે જો સમજા હોય તો એમને દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક સમજે તો એમને કાંઈ કરવું બાકી રહેતું નથી. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એ જે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એ આપણા જીવનમાં પણ એમની દ્રઢતા થાય. ગમે એવું કોઈ આપણને સંભળાવે તો પણ મહારાજ એ મહારાજ એવી નિશ્ચયની દ્રઢતા એ આપણા જીવાત્માની અંદર થાય, એવી પ્રાર્થના સાથે કથાને વિરામ આપીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધર સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સમર્થ એવા મહારાજ, એમના ભક્તો અને સંતોનું પૂજન સહેજે ભક્તોના હૃદયમાં ભાવ ઉઠતો હોય. આજે ગામ ધમેરડાના પરમ ભક્ત શ્રી નટવરભાઈ નટવરલાલ ચેલાભાઈ પટેલ, એમના હૃદયમાં એવો સંકલ્પ છે, પૂજ્ય ગુરુ મહારાજ લક્ષ્મીનારાયણ સ્વામી આદિક વડીલ સંતોનું સંત પૂજન ધોતિયા ઉઢાડીને કરવું છે. અહીંથી શ્લોક જ્ઞાન થાય એ સમય દરમિયાન ભગત આવી તમામ સંતોનું ધોતિયા ઉઢાડીને પૂજન કરશે. આપણે સૌ સાથે મળી શ્લોક ગાન સાથે સંતોના પૂજનમાં જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતાં નરાણામ મેકાંત ધર્મમખિલં પરિશીલયંતમ અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાનિ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે શ્વાસેન સાકમનુલોમ વિલોમ વૃત્યા સ્વંતર્બહિશ્ચ ભગવદ્યુરુધાનિજસ્ય પૂરે ગતા ગત જલાંબુધિનો પમેયમ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે બાહ્યાંતરીન્દ્રિયગણસ્વસનાધિદેવ વૃત્યુદ્ભવ સ્થિતિલયા નપિ જાયમાનાન સ્થિત્વા તત સ્વમહસા પૃથગીક્ષમાણમ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ધર્મ કુંવર